પૂર્ણિમાબેન પૂછે છે કેલિફોર્નિયામાં ધરતીકંપ થવાનો છે તે ક્યારે થવાનો છે? ક્યારે તમારે ક્યારે કરવો છે? હા, દાદા નું જ્ઞાન લીધેલું છે ને, એને ધરતીકંપ અડવાનું નથી, માટે એમ નિશ્ચિંત થઈ રહ્યું. શું કહ્યું? કેલિફોર્નિયા માં રહેજો ને, અડશે નહીં તમને. શું કહ્યું? જ્ઞાન લઈને જે પાંચ આજ્ઞા પાડે છે એને આ અડવાનો નથી. આવડી બધી કોને બનાવી? ભગવાને. 1 લાખ પાર્ટનરશીપ નથી, પાર્ટનરશીપ આપણે શું સંબંધ ભગવાન જોડે? આપણે શું સંબંધ એમની જોડે? આપણે એની રમત છે, આપણે એની રમત ના એક પ્યાદા છે એમ કે. આવું કોને શીખવાડ્યું? તમે પ્યાદો ની રમનારો શું છે? આવું કોને શીખવાડ્યું? હા, પ્યાદા એ શીખવાડ્યું છો કે જંગલી માણસો આવું શીખવાડે છે? યુ આર ધી ઓનર ઓફ ધીસ વર્લ્ડ. સમજો તો ખરા, યુ આર ઓનર ઓનર ઓફ ધીસ વર્લ્ડ. હકીકત માં દુનિયા કેવી રીતે થઈ એમ પૂછે છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. વિજ્ઞાન ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. Only scientific circumstantial evidence says. Scientific circumstantial evidence. H2O. They got it in Pani. Really? 100% facts were put there. Why not scientists say, I am a bad man, I am a God is greater. I am a God is greater. I am a Christ. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. Viewpoint is correct. Fact is correct. Fact is the world is the puzzle itself. Itself puzzle. Can you understand what you are? What? If God has made it, I asked the scientist, કે ભગવાને બનાવ્યું હોય, તો ભગવાને આ બનાવ્યું હોય તો લોજિક વાળા શું પૂછે? તો ભગવાને કોને બનાવ્યું? કે જવાબ તો આપવો પડે ને આપણે. લોજિક વાળા પૂછી શકે ને? કારણ કોઈ વસ્તુ બનાવનાર હોય તેનો બનાવનાર હોવો જોઈએ, એ કાયદો. પછી બીજી રીતે એને પૂછ્યું સાયન્ટિસ્ટ ને કે તું કહું છું ભગવાને બનાવ્યું તો હું એક્સેપ્ટ કરું, પણ ક્યારે બનાવીએ કે મને? એ મને કઈ ખબર નથી ક્યારે બનાવ્યું છે. તમે હું લેટ ગો કરું, પણ બનાવ્યું એટલે બિગિનિંગ થઈ ગઈ છે. આ બિગિનિંગ થઈ ગયેલી છે તો બિગિનિંગ થાય તમે એન્ડ આવે એન્ડ આવે અનાદિ અનંત છે. તમે શબ્દ સાંભળો છો અનાદિ અનંત? એમાં ક્રિએટર ની જરૂર ખરી? તો તમે હમણાં થોડી વાર કહ્યું કે અનાદ ક્રિએટર એટલે આ સમજવાની જરૂર છે. સમજ ને? માણસ પૃથ્વી ઉપર જન્મ શા માટે એનું પ્રયોજન શું છે? આ ધોધ પડે છે, ધોધ તે જોયો ને? ધોધ ધોધ તે વખતે પરબોટા ઉભા થાય છે, તે બધા સરખા પર હોય છે, પણ ડિઝાઇન એક જ જાતી હોય છે ને? ભલે મોટા હોય પણ ડિઝાઇન એક જ છે ને, અને આયુષ્ય હોય છે ને? કોઈ એક સેકન્ડ થઈ ગયો, કોઈ બે સેકન્ડ થઈ ગયો, કોઈ મિનિટ થઈ ગયો, તમે સમજો ને? એનો બનાવનાર કોણ છે? મોટો થાય એવી એવિડન્સ મળે, થાય પછી આવડો થાય એવી એવિડન્સ મળે, ત્યારે છૂટી જાય. સમજ ને? એટલે આ બધું એવી રીતે થઈ રહ્યું હતા. તમને કશું થયું જ નથી, પણ આ તમને સાયકોલોજી ઇફેક્ટ જ છે ખાલી. દાદા એમ પૂછ્યું છે કે આપડે તો પછી આપડે આવ્યા શા માટે? આવ્યા જ નથી, ગયા નથી. હા તો આવે જાય છે, બુદ્ધિ દેખાય. પછી આ ગાય ગાયો બેસે પૂછો તમે આવ્યા કેમ? તો કે અમે જાણતા નથી, પડતા નથી. આ તો મનુષ્ય એટલું બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિવાળું એનિમલ, એટલે આ બધું બહુ વિચાર કરે. આ એનિમલ કેવું છે? બુદ્ધિવાળું છે. શું છે? કારણ કે પ્રાણી કેમ કહેવાય? મનુષ્ય પ્રાણી કહેવાય, ના કહેવાય? પ્રાણથી જીવે બધા પ્રાણી, જે પ્રાણથી જીવે છે એ બધા પ્રાણી. એટલે આ કોઈ આવ્યું નહીં, કઈ બુદ્ધિ દેખાય છે આ બધી. અને બિગિનિંગ ક્યારે થઈ હતી? બિગિનિંગ માં એન્ડ ના હોય, ગોળ ગોળ વસ્તુ હોય ત્યારે એન્ડ હોય. એક પરમાણુ વધઘટ થતું નથી આ દુનિયામાં. આટલા બધા બાળી મેળીએ છે, આટલા બધા નુકસાન કરીએ છીએ, એક વધુ કરતું નથી. તો એ દુનિયા કેવી રીતે જાણવા જેવી? હવે ખરી રીતે તમને જે દેખાય છે આ દુનિયામાં, કેટલા બધા ગુનેગારો દેખાય છે. હવે મને દેખાય છે એ મને નિર્દોષ દેખાય છે, આખું જગત ખરી રીતે નિર્દોષ છે જગત. પણ એ દેખાવું મુશ્કેલ છે ને, આ સાઈડ ઉપર આધાર રાખે છે ને. તમને કેટલા નંબર છે? જાણીતું તમે તે લૌકિક જાણીતું, અલૌકિક જાણવું જોઈએ. લૌકિક તો નાના છોકરા ભગવાન બનાવ્યું, નાના છોકરા થી જ્ઞાન સમજી ગયા. જ્ઞાન તો કોઈ જાણે નહીં, એમનું જ્ઞાન કહેવાય. આપણે મિસ્ત્રી પૂછે છે કે આપણા બુદ્ધિ ના હોય, અમારા બુદ્ધિ ના હોય તો તમને અમે કઈ રીતે સમજીએ? બુદ્ધિ હોય કે બુદ્ધિ બુદ્ધિ ના બુદ્ધિ કઈ લાવે છે? બુદ્ધિ વાળા તો ઘેર દખલ ના થાય એવું કોઈ ગેરંટી આપતો હોય મને? તો ગાંડો એ સમજી શકે? બુદ્ધિ બુદ્ધિ વગર નો કહેવાય ગાંડો? બુદ્ધિ કેમ કે બુદ્ધુ છે બધા? આ કાળ વિપરીત છે, એટલે કાળ સારો તો તાર બુદ્ધિ થાય. શું કહ્યું? અત્યારે તો આપડી જાતે માનીએ કે હું બુદ્ધિ થાય છે, એટલું કોઈ બાપો કોઈ માનતો ના હોય. બુદ્ધિ કઈ લાવે તારે? બુદ્ધિ છે તારી કરે. શું કરવું? અમે શું બહેનો નામ? બુદ્ધિ છે તારી કરે, ઘરમાં છે તારી કરે, કોઈને દુઃખ ના થાય, ત્રાસ ના થાય એવું. આજે અથડામણ થઈ હોય તો વિચારીને પછી એને અથડામણ બીજા કાઢી નાખે, પછી અથડામણ ના થવા દે, પાડોશી જોડે ના થવા, પાડ બોસ જોડે ના થવા રે. પણ એ બુદ્ધિ કઈથી લાવે તાર? અત્યારે તો આપણું દુર્બુદ્ધિ એટલે રભિચારી બુદ્ધિ કઈ. અને બુદ્ધિશાળી હોય ને અત્યારે ત્યાં મુંબઈમાં ચેલેન્જ મારી નાખે, મુંબઈ બુદ્ધિશાળી આવો મારી પાસે, મનમાં કઈ ખોટ લઈને ફર્યા કરતા હું આ વગર કોનું જોવું. અને બહેરી જગ્યા જગ્યા કરતો રાખો તારો ના, બહાર લડી ના આવો. તમે જો લડવાનો શોખ હોય તો પોલીસ વાળા જોડે લડી લાવો, બહેરી જો લડો. લડવાનો શોખ હોય પોલીસ વાળા જોડે લડવું, શું વાંધો નથી. હા તો મને ઓળખે છે ને તે પુણ્ય થી ઓળખે, બિચારા પુણ્ય હોય ને તો ઓળખાય. બાકી બુદ્ધિ કેવી લાગે? બુદ્ધિ તો ધર્મ તે સાહેબ, ભાર તે સાહેબ, બુદ્ધિ તો કઈ સુધી દે છે? જ્ઞાન ની જ્ઞાન 100 જાય છે, બુદ્ધિ 99 ફરી જાય છે. પછી પાછી પડવી પડે, લાઈન જ ખોટી છે ને, હો ના આવે ક્યારેક. બુદ્ધિશાળી કરે કે ના કરે, તમે કેમ લાગે? બોસ જોડે સેફસાઈડ કરે, બોસ જોડે અંડર હેન્ડ જોડે સેફસાઈડ કરે, શું કરે? એ સમજાયેલી વાત છે. મારે કઈ બુદ્ધિશાળી તો વ્યાજ નથી, પણ બુદ્ધિશાળી હોવા જોઈએ. નમસ્કાર કરવા તૈયાર છું, શું કહ્યું? આ તો લોકો હું વૈષ્ણવ છું, એટલે વૈષ્ણવ દર્શન કરવા માંગુ છું. વૈષ્ણવ એકલા હોય આખી દુનિયામાંથી? વૈષ્ણવ એની વ્યાખ્યા સહિત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વૈષ્ણવ જનતા તેને કહીએ જે પીર પર આવી જાણે પર દુઃખે ઉપકાર કરે તોય મન ના કરે, એના બધા વ્યાખ્યા છે. ગાંધીજી વ્યાખ્યા ભર્યા છે. અને જૈન તો હોય જ નહીં, જૈન ક્યાંથી લાવે? આ તો નામ ના છે, નામ ના. કોઈક અત્યારે આગળ અમેરિકન હોય શબ્દ લખે મારું નામ જૈન, એ જૈન, તમે જૈન. જૈન ગુણ થી હોવા જોઈએ, કેવા? અને ગુણ ના હોય તો પસંદ. ગાંધીજી નો પરિચય ખરો? તમને ગાંધીજી નો પરિચય ખરો? ના, બહુ બહુ ના જોયેલા ખરા, બધી બધી બીજા બધા પરિચય નહી. એવો સેલ્ફ રિયલાઇઝ થયેલા એમ પૂછે? ના ના ના, સેલ્ફ રિયલાઇઝ એમને તો આ નિમિત્ત હતું. આ મોટા મોટું હિન્દુસ્તાન ને એના હાથે કાર્ય થવાનું એટલે મોટું યશ નામ કર્મ હતું, એમને યશ મળી ગયો, મોટું કામ કરી. એમને તો સેલ્ફ રિલાઈઝ થઈ જ જવાનું છે. જયારે આ કાર્ય કર્યું છે એટલે હેતુ દેશ છે ને. તમે જોયેલો અહીં બુદ્ધિશાળી? અહીં કોઈ બુદ્ધિશાળી જોયેલો તો મેં અહીં બધા બુદ્ધિશાળી કોઈ જોયેલો? ના ના, આપણી વ્યાખ્યામાં તો નહીં, આપણી વ્યાખ્યામાં નહીં એમ કે. ના, વ્યાખ્યા બુદ્ધિ ને આવી જ હોય. બુદ્ધિશાળી એટલે શેફસાઈડ કરે, એમને બુદ્ધિશાળી અનસેફ રાખે બુદ્ધિ કહેવાય. તમને કેમ લાગે? હકીકત છે ને એટલે. આ તો બધું આ તો બધું તમને પોતાની જાતે માની દે કે આ મને કોઈ છે તે નહીં, બુદ્ધિશાળી છે. તને તને શું તારા બાપને છે તે જાય બધા? તમે કઈ એક સેન્ટ બુદ્ધિ ના આવી જાય તો બધા ભડકાવી મારો છો કે બુદ્ધિ વગર ના થઈ ગયા તો શું થયું? તમારે બધા બુદ્ધિ ની જરૂર છે અને મારે બુદ્ધિ ની નહીં જરૂર. મારી પાસે બુદ્ધિ ખરાબ થઈ ગઈ તો શું રહ્યું? એ કે પોપટભાઈ નામ? હા, પોપટભાઈ. પોપટભાઈ શું રહ્યું? મારી પાસે બુદ્ધિ ખરાબ થઈ ગઈ એટલે શું રહ્યું? તમારા આત્મા જ્ઞાન રહ્યું. જ્ઞાન આ જગત માં કોઈને જ્ઞાન હોય નહીં, બુદ્ધિ હોય. શું હોય? અંતર લિમિટેડ. બુદ્ધિ કેવી હોય? લિમિટેડ હોય. અને જ્ઞાન અનલિમિટેડ હોય, કેવું અને બુદ્ધિ લિમિટેડ હોય. બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડે, અને જ્ઞાન પ્રોફિટ એન્ડ લોસ ની ઉપર ગયેલું હોય. શું કહ્યું? દેવને સરખું દેખાડે. વ્યવહાર માં બુદ્ધિ વગર રહી શકાય ખરું? બુદ્ધિ પણ સાચી બુદ્ધિ હોય છે તો વ્યવહાર સુંદર થાય. શું કહ્યું? પણ આ બુદ્ધિ તો ઉલટું નુકસાન કરી રહી છે. કોના કરતા ના હોય બુદ્ધિ તે હારો ડકો હારો, તે ઘરમાં વડવાટ ઓછી થાય બધી. શું મતભેદ પાડે આ બુદ્ધિ? તો મતભેદ પાડે. હા, મારી બેગ ની અંદર તેમ આ કેમ હારી કેમ મૂકી? હું ડકો તારી બેગ ને હારી મૂકી તારે શું બગડી ગયું છે? આમ પલંગ તો એક રાખો છો, ગણ સડી જવાનું હતું આપણા કપડા. ના પણ આવું વગર કંપની વડવાડે ઉભી કરે અમારે નહીં. એટલે હું પોતે છેલ્લા 40 વર્ષથી 45 વર્ષથી મતભેદ રહી રહ્યો છું ઘરમાં. જ્ઞાન નતું તોય કારણ મતભેદ રહી શકાય, થઈ શકે છે મારા બુદ્ધિથી. જ્ઞાન નતું તોય રહી શકે. એટલે હું તમને કહું છું મતભેદ કેમ હોવા જોઈએ. અને આપણે આર્ય પ્રજા કહેવાઈએ, ત્યાં અન્નાળી પણ પૂછી ગયું. ઘરમાં 5 કિલો વઢવાય થાય અન્નાળી કહેવાય ના કહેવાય? તમને કેમ લાગે? આપડે સતત દર્શી અન્નાળી પણ લાગે ને. અમારે મતભેદ નહીં કહેવાય. મિસ્ત્રી પૂછે છે અમારે તો ખરા એમ કે મતભેદો ના, એ તો હોય. પણ આ તો મારા કહું છું, એ બુદ્ધિ થી કાઢી નાખેલા. બુદ્ધિ સાચી બુદ્ધિ થી બધા દૂર કરેલા. શું કહ્યું? એ કઈ બુદ્ધિ? એ કઈ બુદ્ધિ એમ કે સમ્યક બુદ્ધિ, જેને આ વિપરીત બુદ્ધિ ના હોય. આ વિપરીત બુદ્ધિ અહંકાર થી હું જાણું આ ડફો હું કશું જાણતો નહીં. બુદ્ધિ નો કોથળો તો શું અક્કલ ના કોથળા કહેવાય છે. મુંબઈ માં બહુ કોથળા ને વેચી દેવાય છે. પોતાના માટે ઘોર ખોદે, નુકસાન કરે પોતાનું અને બીજા નું શું નુકસાન કે નહીં. એ બુદ્ધિ કેમ કેવાય? એને સાચી બુદ્ધિ બુદ્ધિ અને જ્ઞાન નો ડિફરન્સ પૂછો. સમજાવો. પૂછે છે કુસુમબેન. હા, ડોક્ટર ને પૂછે બુદ્ધિ અને જ્ઞાન માં ફેર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેલેન્ટ એન્ડ જ્ઞાન? શું કહ્યું? જ્ઞાન નો શબ્દ જ નથી. જ્ઞાન નો ઇંગ્લિશ શબ્દ હતો નહીં. હોય ને બહુ તારી બુદ્ધિ વધી ગયેલા ટેલેન્ટ સુધી. આ નોલેજ છે તે બહુ નોલેજ જેવું થાય તારે ટેલેન્ટ થાય. શું થાય? બધું નોલેજ જેવું થાય તારે ટેલેન્ટ થાય. પણ ટેલેન્ટ થી આગળ ગયા નથી. એટલે બુદ્ધિ અને જ્ઞાન માં ફેર શું છે? સર કે છે ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે અને ડિરેક્ટ પ્રકાશ જ્ઞાન છે. શું છે? ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ. શબ્દ સમજાવ્યો તમે? હવે ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું? આ સૂર્ય નું અજવાળું આવ્યું અને અરીસા પર પડ્યું, ડિરેક્ટ પ્રકાશ કહેવાય. અને અરીસા નું અજવાળું રસોડા લીધું, એ રસોડા જે આવ્યું છે અજવાળું, કે ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ. એ રીતે આમાં માણસ નામાં શું થાય છે? આ આત્મા છે, આત્મા નો પ્રકાશ પડે છે. પણ વચ્ચે ઇગોઇઝમ હોય છે એટલે ઇગોઇઝમ થ્રુ પડે છે. શું પડે છે? એટલે ઇગોઇઝમ થ્રુ પડે છે. એટલે ઇગોઇઝમ જાડો હોય તો બુદ્ધિ જાડી હોય, ઇગોઇઝમ પાતળો હોય તો બુદ્ધિ પાતળી, ઇગોઇઝમ લુપ્ત હોય તો બુદ્ધિ લુપ્તી હોય, ચોર હોય તો બુદ્ધિ ચોર હોય. જેવો ઇગોઇઝમ ખટપટ્યો હોય તો બુદ્ધિ ખટપટી હોય અને એનું પ્રાર્થ ખટપટ્યું હોય. શું કહ્યું? એટલે કેવો ઇગોઇઝમ છે તે ઉપર આધાર રાખે છે. હવે અમારો ઇગોઇઝમ ઉડી ગયેલો એટલે ડિરેક્ટ પ્રકાશ પડે. શું કહ્યું? જ્યાં બુદ્ધિ સેન્ટ ના હોય ત્યાં ઇગોઇઝમ ના હોય. ઇગોઇઝમ બે પ્રકારના, એક ઇગોઇઝમ જીવતો, ઇગોઇઝમ જીવતો જે નવા નવા કોજી ઉભા કરે, અને બીજો ઇગોઇઝમ ઇફેક્ટ મરેલો એટલે ઇફેક્ટ જ આપે. શું આપે? એટલે કોજી ઉભા ના કરે. દરેક જીવનામાં બે બે જણના ઇગોઇઝમ હોય, કોજી અને ઇફેક્ટ. આ અવતારમાં ઇફેક્ટ ભોગવે અને નવી કોજીજ ઉભો કરે. એ કોજીજ આવતા આવતા ઇફેક્ટ થાય અને પછી નવા કોજીજ ઉભો કરે. કોજીજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોજીજ, કોજીજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોજીજ, ચાલ્યા જ કરે નિરંતર. તો કહે ને, એટલે અમારામાં હાથે અમે કાર્ય આપેલો એ કોજીજ ના કરે, એ કોજીજ ના કરે, ઇફેક્ટ જ ભોગવે. અહંકારી જ્ઞાન અને નિરહંકારી જ્ઞાન એક્ઝેક્ટ સમજાય તમને? તમને મિશ્ર સમજાયું? નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. સીધું દીવા જેવી સમજાય એવી વાત છે. તને પૂછવા ના સમજાય ખરું? સમજાઈ ગયું? હા તારા હીરા ચુકા લઈ આવી હમણે દેશ માં હીરા લઈ આવી બધા. હે સારું થયું પહેરી લે એટલે આ છેલ્લે છે. આ એક બે અવતાર માં જેટલું કરવું એટલું કરી લે. બધું પહેરી લેવાય એટલું પહેરી લે. હા લાવી ત્યાર પછી આ મને કે છે હા હીરા તમે લઈ લો. આવે તારે મેં હું શું કરું તને? તારો મોહ પૂરો કરીને હું ક્યાં લઈ લઉં? હા મોહ પૂરો થશે એટલે તું તારી કાઢી નાખી. બોજા રૂપ લાગે મને. ન્યુ જર્સીમાં ગુરુ પૂર્ણિમા હતી એ બધા પૂર્ણાની જણસો પહેરાવા મારી. બે ત્રણ તોલાનો હાર હોય ગયો છે. પેલા હાર ના લાવ્યો હતો હાર પહેરાવે. પછી મેં પાછી આપી દે મારી. મને પેલા એ પાછી પહેરાવું. તેમજ મેં સાચા માણસ હતા ને હવે બધા મેં પાછી પવડી એટલે બધા પહેરાવા મળી. એટલે મેં જે પોઠા જણ સાચા હતા તેમને બહુ દુઃખ થયું કે મારી મન પાછી ના આપશો. કે પણ હું પહેરીને ક્યાં જોયું બે ના આ બોજો મારે સહન કરીને શું કામ? કે છે અમારી ભાવના છે ને ના મારે તેના માટે મને તાર શરીર જ પાડોશી તરીકે બહુ ભારે પડી જાય છે. પણ શરીર હેલ્પફુલ છે. શરીરને લિમિટ લિમિટ આ લોકોને વાતચીત કરી શકાય છે. ત્યાર પછી મેં એને કહ્યું નકું હું તને માળા પહેરાવું છું પહેરીશ તો હું તારી પહેરું. ધગા આ પહેરું કે છે નકું એક મણ સોનાની એક માળી બનાવી અને તને પહેરાવું આમ કાઢી શકાય નહીં અહીંયા ઘર આમ રમે કરી આમ કાઢી શકાય નહીં. અને રાતે પછી ઉલટી વગર ના કરાય તો ગમે ના ના ના મન હોલ નહીં ગમતું. આ તો હીરા જાતે જોઈ અને પછી અહીં પહેરે ને પોતાને ના દેખાય. લોકો લો બધી રાતે ધણી ઉછ્યા હોય તો ગાડી લે બીજા બદલા બદલી રાખે તો એને ખબર ના પડે. તો એમાં તમે એ જ પહેરે એ વાત કાચા નહીં. આ લોકો બધા કાચા નહીં. એવા કાન ના પકડવા દે એટલો કાચા થાય. ખાલી એને શું સુખ શું કેવાય? એ તો લોક જુએ એવું એના મનમાં સુખ લોક જુએ. તો આવું બધું પઝલ ઉભો કરીને અમારે બધા ડખો કરી આવ્યો. આ બધો ડખો પઝલ ઉભો કર્યો. પઝલ ઉભો થઈ ગયો. તો બહુ આગળ વધી ગયા. માટે સારા કામ માટે વાપરો, નહીં તો પછી આ ગટર બધું રહેવાનું છે. નાનું શું કહ્યું? જો સારી જગ્યાએ નહીં વપરાય તો ગટરમાં જતું જ રહે છે. પાણી નાણાંનો નિયમ એવો છે કે અમુક જ કાળ ટકે, શું ટકે, નહીં તો જતું જ રહે, સાચું હોય કે જૂઠું હોય જતું જ રહેવાનું એનો સ્વભાવ. કારણ ચંચળ થવાનો કેવું છે, માટે સારા જગ્યાએ વાપરી નાખવું. એ આ બધા પ્લેન કરી પ્લેન આવવાના છે ને દર્શન કરવા. કોઈ પણ હિસાબે પહેલો ને બીજો ભાગ આપતો માણીને આ નવા જ્ઞાન વાળાઓને પહોંચવો જોઈએ. બાયડા બંધ નાખે છે, એક બાયડું ખુલ્લું રાખજે, બીજા બધા બાયડા બંધ રાખજે. એટલે પેસવાનું બાયડામાં નીકળવાનું ના હોય તો તો વંટોળ રીતે હે જ નહીં. પછી એક ખરો ભરાઈ ગયો હોલ એટલે વંટોળ રીતે હે નહીં. હવે જો એટલે લક્ષ્મીને જો એક જગ્યાએ જવા નહીં દો તો પછી ત્યાં અંતરાઈ પેલી નવી આવશે નહીં. એટલે પાછું બાયડું ખુલ્લું રાખો તો અહીંથી આવે ને જાય તમને પોપટ ભાઈ સમજાયું. પાણી પવન પહે ના પહે અને બંધ કરી દે તો લાવા દોડવું છે ના પે. કારણ જે વસ્તુ વેક્યુમ ભરી ગયેલું છે વેક્યુમ કેવી રીતે હે, વેક્યુમ ખુલ્લું રહેવું છે. હવે આ ઓછી બુદ્ધિ વાળા સમજણ પડે ને આનો સી રીતે મેળ પડે તે એ બુદ્ધિ ના હોય ને એવી બુદ્ધિ. બુદ્ધિ તો કેવી હોય છે કે તરત વાત નીકળતા પેલા સમજી જાય કે આ હિતકારી છે. જો ને એમને તરત મેં ના કર્યું તો ક્યારે કે છે ના એ તો અધર આપવાના મારે એ હિતકારી સમજી જાય અને તો જ આવે છે. આવે છે કઈ થી અમે તો બહુ સ્વાર્થી છે દાદા. આવે છે ક્યાંથી એવું જાણ છે કે આવે છે જાય છે માટે આ બારડું ખુલ્લું જ પાસે. કોઈ નહી દાદા, કોઈ આપતો હોય તેને ના આપવાની. અમારે લાવી નથી, અંતરાય નથી તો આવવા દેવા નથી. પોતે ના આવે તેનો વધુ પણ આપતો હોય તેને હું તો આપણે કહી ભાઈ આપો સારા કામ માં છે. પોતાની સ્થિતિ ના હોય ના આપે તો બીજો આપતો હોય ને તેને સારી. એવું કશું નથી, કોઈ અડચણ નથી કરતું ના હોય. 500 રૂપિયા મોહનભાઈ પૂછે છે કે ઘણું દેખા દેખી થી થઈ રહ્યું છે એનું શું? એ ખોટું, એ બધું યારી પણ કહેવાય. એ અમાર તો એ ઇન્ડિયા નો રેસકોર્સ કહેવાય. રેસકોર્સ માં નહીં થયું, તેથી આપડે ગુપ્ત રાખીએ છીએ. તેથી આપડે કહી દેતા નથી બનતા સુધી. તમે તો આ બધું કહી દો છો. ના પણ હું કહી દઉં છું એટલા જ માટે કે સારી વસ્તુ કહીએ તો એને ભાવ ઉત્પન્ન થાય સારા. શું કહ્યું તમને? અમારે જોડે જોડે એમ કહું છું કે આ તમે કરશો જ નહીં. તમે ખોરો આપ્યા પછી આપણે સગવડ હોય જ આપજો, બીજી વસ્તુ ના જ પડી દઈશું ને. એ તો અમેરિકા મુંબઈમાં બહેનોએ જોયું કે બે ચાર બહેનો છે બહુ માર્ગ છે. મારે કશું જાતે લેવાનું નથી. આ તારા હિતને માટે હું કહું છું, આ તમારા હિતને માટે કહું છું. હરીભાઈ ના રાખવી કે આ મોટો છે ને આ નાના માનો ના મોટા હતા ને તમે સુધાર માથું બધા શું રહ્યું. નાના મોટા કોઈ હતું નથી અને મોટું થવા માટે ફરતા નથી. મોટું થવા માટે ફરતા નથી. ઉઠતા તમે તો બધા લઘુત્તમ રહેવાનું દાદા, લઘુત્તમ લઘુત્તમ. પેલા ભાઈ નોકરી નથી તો એ પાસે $250 નો છે ત્યાં કાપશો પાછા આપે રાતે. કિંમત તોલાવી નથી આ દાદા ને પોતાનું. અમારે પુસ્તક નો પૈસો નથી હોતો, કારણ કે આ પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ આપવાનું. કારણ કે આપતો વાળી વેચાયેલી અમૂલ્ય વાળી કે અમૂલ્ય મૌલ્ય હોય ખરું. પૂર્ણિમા નું મહત્વ શું? પછી ગુરુ પૂર્ણિમા તારે તારા ભેગા થાય એટલે ખરી રીતે ગુરુ પૂર્ણિમા અમો હોય નઈ અમારામાં, પણ એ નિમિત્તે બધા ભેગા થાય ને તો અહીં દર્શન, આ દાદાનું જે આજે દર્શન થાય છે ને તે દર્શન સંપૂર્ણ વિતરાગ ના થાય અને તે દાદા સંપૂર્ણ વિતરાગ થાય. જો આમ એમ ફળાથી આયા ગયા એવું તપાસ ના હોય, વિતરાગ સમજી મૂળ સ્વભાવમાં રહીએ. શું કહે? એટલે વિતરાગ તારા દર્શન થવા માટે છે આ, અને ભેગા થાય સમજ ને કરે. અહીંયા ગુરુ પૂર્ણિમા ના હોય, ગુરુ પૂર્ણિમા બહાર હોય રિલેટિવ માં. આ રિયલ છે, અહીં કોઈ દાડા નું મહત્વ ના હોય. બધા બધા દિવસે દિવાળી, દરેક દિવસે દિવાળી હોય છે. એક દાડો હરીરો ના હોય, અને આ લોકો ને તો એક દાડો દિવાળી, બે દાડા દિવાળી હોય, નહીં તો રોજ હોય જ હોય. દ્રશ્યો અનેક પ્રકારના હોય છે, જેની સામે બધા દ્રશ્યો છે આ જગત માં, અને જોનાર એક એક જ છે. કોઈ કહે છે કે દ્રશ્યો અનેક હોવા છતાં હું અનંત દર્શન વાળો છું, કે છે દર્શન મારા એટલા અનેક સીધા છે. શું કહે છે? એટલે બધા દર્શનો જોઈ શકું છું, ને એવો અનેક હોવાથી અનંત જ્ઞાન વાળો છું. વિઘ્નો વિઘ્નો અનેક અનેક પ્રકારો હોય છે, અનંત શક્તિ વાળો કે છે. મોહની અને એક બધે બધે ફરી વરી છે, મોહની ના આગળ મારું પુકાર મોહની હિસાબ જ નથી. અનેક પ્રકારની મોહની, અનેક પ્રકારની મોહની. એટલે આ ગીતાનો અભ્યાસ કરે તેને મોહની કહેવાય, ગીતા વાંચે તેને, ગીતા શીખવાડે તેને મોહની કહેવાય. આ અનેક પ્રકારની મોહની, આ સાધુ સંન્યાસીઓ ત્યાગીઓ ભાગ્ય બધું મોહની, પણ એ મોહની પાતરી, આ જાડી કરતા પેલી પાતરી કહેવાય. એમ જાડી થી પાતરી થતી થતી થતી થતી થતી નિર્મોહ થાય. બધી મોહની જ છે જગત માં, મોહની છે કઈ દેખાતું જ નથી. અને હું શુદ્ધાર્થમાં છું એ ભાન થયું, એ નિર્મોહ. એ સમજણ આવી કે નિર્મોહ ભાન થયું જોઈએ. મોહની ના અનેક પ્રકારો. સાધુ મહારાજ ને આપડે કહે તમે ત્યાગી છો, તમારો મોહ થાય, અમારો મોહ ના હોય. આ તારો મોહ જ છે, તું આ જે કહી રહ્યો છું એ આત્મા નો હોય. આત્મા જયારે પ્રાપ્ત થાય ત્યારે મોહ ના હોય. તો આત્મા પ્રાપ્ત કરવાનું સાધનો તું વગ્યો છું, એ સાધનો મોહ છે. શું છે? દાદા આત્માના ગુણો કહો ને, તો આત્માના શું ગુણો છે એ કહો. આત્માના ગુણો શું છે, કેમ અનુભવાય? હા તમે અનુભવો છો ને આત્મા ગુણો. હા એના નિરાકુરતા નામનો પહેલો ગુણ, આકુર નહીં વ્યાકુર નહીં. શું કહ્યું? નિરાકુરતા નામનો એક અસ્મા ભાગ જે સિદ્ધનો જે ગુણ છે તે અહીંયા આગળ વર્તે છે. નિરાકુરતા, પછી અનંત જ્ઞાન. કોઈ પણ વસ્તુ મૂજે નહીં, તમને જ્ઞાન હાજર થઈ રહ્યું એ ખબર આપે. આનંદ દર્શન, ત્યાં કોઈ વસ્તુ તમને અડચણ ના કરે, સમજણ ઉભી થઈ ને સમજણ ઉભી થઈ નિકાલ કરી નાખે. અનંત શક્તિ, ગમે તે ખરાબ પરિસ્થિતિમાં પણ સંભાવથી નીકળી જાઓ. ચિંતા વરિત કર્યા વગર સંભાવથી નીકળી જવું એ અનંત શક્તિ છે દાદા. હા કાયર નહી કે ના, આ બધા બધા અંશ ભેગા કરે તારે. અત્યારે દાદા આપણે જ્ઞાન લીધા પછી બધા અમુક અમુક શોખ બધા ઓછા થતા જાય છે, તે મને શાસ્ત્રીય સંગીત ખરી પડે, ખરી પડે, હા ખરી પડે, ત્યાગ કરવો ના પડે, ત્યાગ કરવાની વસ્તુ ખરી પડે બધી. આમાં ચા ઉકા બીડી અત્યારથી બધા ખરી પડેલો, શું કહે, ત્યાગ કરવો એ તો તિરસ્કાર છે, શું કહ્યું, ત્યાગ ની અંદર તિરસ્કાર સમયેલો છે ભાઈ, ત્યાગ ની એની મેરેજ ખરી પડવું છે, શું કહ્યું, પણ એની મેરેજ ખરી પડે નહીં તો પણ બહુ અડચણ કરતો, ત્યાગ કરેલો સારો, અડચણ બહુ કરતો હોય તો. બાકી ત્યાગ ની પાસે તિરસ્કાર હોય, કેવું હોય, કેટલાક લોકો કે તમે ડુંગળી અને લહણ ત્યાગ્યા છે, તે જ્યાં ડુંગળી દેખાય ત્યાં પીડાયું કે એ ડુંગળું ગાલું છે, ડુંગળી સાહેબ આપનું શું ખાધું છે, ડુંગળું જ ગાલું છે, તિરસ્કાર હોય તે અહીં ડુંગળું ગાલ્યું છે, ડુંગળું વાલે ડુંગળી બોલ ને, તિરસ્કાર છે. આ જૈના આચાર્ય હોય છે ને, તે બટાકા દેખે છે એમને ગભરામણ ગભરામણ ગભરામણ થઈ જાય, મને તારા બાપને શું ખાય, તું ના ખાવ ના કહી, બટાકા એમને દુનિયાની વસ્તુ છે, એનું અસ્તિત્વ છે, તારું ના ખાવ ના કહે, પણ જુઓ તો ચડે. તો એવી રીતે આપણે ચિકન જોઈને ચીડ ના થવી જોઈએ ને, કોઈ ખાતો હોય તો, કોઈ પણ વસ્તુ મશીન ખાતો હોય છે ને, હું એક એરોપ્લેનમાં જતો હતો, તે મારી જોડે કોઈ સીટમાં કોઈ હતું નહીં, એટલે એક મુસ્લિમ હતો તે આવ્યો, આ તો બહુ વર્ષની વાત, નિર્બંધ જોયા નતા ફરતા, એટલે મુસ્લિમ એક આવ્યો મારી જોડે બેઠો, એની સીટ પરથી ઉઠીને આવ્યો અહીં, મારા માળા બાળ જોઈએ છે, એના મનમાં કઈ વિચાર આવ્યો છે ને, ઉઠી એની સીટ પરથી ઉઠીને આવ્યો, મને કહે છે હું મુસલમાન છું, તમે શું વાંધો, બહુ સારું ભાઈ બેહો ને, આનંદ થઈ ગયો, આપણે મંસાહાર કરીએ તો તમને બહુ દુઃખ થાય ને, ના ભાઈ અમને શાહાર માટે દુઃખ થાય, તમને જે સુખ થયું પડ્યું એ અમને દુઃખ શા માટે થયું પડે, કહે કે તમને તો વિરોધી હોય છે ને, એના અમે વિરોધી ના હોય, ન ખાઈએ સીધી પણ માટે, પણ વિરોધી ના હોય, તમારા માટે જે કામની છે એ વસ્તુનો હું વિરોધ હું શું કરું, મારે કામની ના લાગતી હોય, મારા શરીરને અનુકૂળ ના આવતી હોય, મારી પ્રકૃતિ ના અનુકૂળ, પણ તમે જે કામ લાગશે તેનો હું જ વાર વિરોધ કરું, હું તારા જોડે જઈને અહીં ખાતો તમે ના કરું, તારા હું જોવું હોઉં ને, અને ફોટા મારી પર પડે તો વાંધો ના આવે, તું ખાતો હોય ને ફોટા મારી પર ઉડે ને એકાદ એકાદ ડગરું ઉડીને મારી ખોરામ પડે તો મને વાંધો ના આવે, કારણ ચીડે ચીડે થઈને નબળો, ડગડાય તમે ચીડ્યો, ચક્કર શું ઘન ચક્કર શું શું છો, રાગદેશ ના હોય અમને, રાગદેશ ના હોય, આખી મરઘી કાપેલી કાપેલી મારી પણ નાખે, લોહી છાટે તો એ પણ ના, અને અમને ભય ના લાગે, તમારે ખબર પણ તાવ ચડી જાય, મરઘી કાપેલી લોહી દેખો તો તાવ ચડી જાય, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરો, જે બધા ધર્મ નો સમૂહ હું આપડો તો કોઈ ધર્મ એ ને, ઉપરી થઈ બે બાપો ની ભાષા હાથમાં આવી લગ્ન છોડે નઈ કોઈ તારી જ છે બીજા કોઈ નથી દાદા આજ સુધી ઉપરી જ જોયેલા એટલે કોઈને એમ લાગતું જ નથી કે ઉપરી કોઈ નથી હા હું તો તેર વાનો હતો તો ઉપરી જોઈએ નહીં માથે જાણે માટે ઉપરી એ વાત કરો ને દાદા જરાક વાત કરો વાત કરો દાદા વૈષ્ણવ ના ગુરુ જ છે વૈષ્ણવ ના મહારાજ હતા એટલે ભગવાન ઉગડા વાળા સંત પુરુષ હતા આંખે વાંધળા હતા પણ બહુ સારી દાપણ વાળા વિચારતી હતા એટલે બધા છોકરાઓ દર્શન કરવા જાય તો હું પણ જતો હતો તેર વર્ષની ઉંમરે પગડ વાવતો એમાં પછી મને એક દાડો કે તને ભગવાન મોક્ષે લઈ જશે હું એકલો હતો ત્યારે મને સાહેબ આ વાત ગમતી નથી કહ્યું ભગવાન મને લઈ જાય મોક્ષે તો અહીં બેહાડીએ અહીંયા ગરગડીમાં પછી એના ઓળખવાર આવે તો આપડે ઉઠ કે છે ઉપરી હોય તો મોક્ષ ના હોય એટલે કોઈ છે નહીં માથે ભગવાન ના જોઈ ગયું ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે સ્વરૂપ ભગવાન તો ઉપરી નથી તમારું સ્વરૂપ જો ઓળખો નહીં તો હજી તમને એમ લાગે ભગવાન જ આપેલ કરી ભગવાન ઉપર એ ભગવાન મને વશ થઈ ગયેલો છે 14 લોક નો ના થતો પ્રગટ થયેલો વશ થઈ ગયેલો છે પછી મારે ભગવાન થાય શી જરૂર છે અને તમારો ત્યાં દેખાય તમારો અહીં બેઠો છે તમારો ભગવાન એ જ દાદા ભગવાન દાદા ભગવાન બીજી કોઈ વસ્તુ નહીં તમારે નહીં બેઠો છે એ જ દાદા ભગવાન ચિંતા પિંતા થાય છે નોકરી નહીં થાય તો એવું છે પ્રત્યક્ષ નો કેમ લાભ વધારે બધા કૃષ્ણ ને મહાવીર બધા થઈ ગયા એમની કેમ હેલ્પ એટલી ના મળે એ થઈ ગયા ને એ સહી ના કરી શકે અને તમે તેતરી ના શકે શું કહ્યું એટલે જ્યાં સુધી ના હાજર ના મળે તો પછી એ દવા દે દવા અને હાજર હોય તો મુદત ની દવા હોય તો અસર કરે મુદત બાદ થઈ ગઈ એની અસર જ ના હોય પણ લોકો એમ નામથી ક્યાં કરે બધું ને કશું અસર ના કરે એ તો તાજી દવા જ અસર કરે દવાની પર લખેલો છે આટલો ટાઈમ વાપરી જોઈએ અને આ પ્રત્યક્ષ જ જોઈએ રોકવું જ જોઈએ અને પ્રત્યેક ના હોય ગાયબ કરો ને રામ રામ મરા મરા ગાવ તો કોણ ના પડે એના શું ખાય એકાગ્રતા થાય છે આ તો ગીટી ગીટી તો કરતો એકાગ્રતા થાય રામ તો મોક્ષે ગયા અમને કઈ પડી નહીં તમારી તો હા હવે તમારા માટે આવે નહીં આગળ એ તો અહીં જે હોય તે હાજર હોય જવા દાદા એટલે કૃષ્ણ ભગવાન તો હાજર છે શું કહ્યું રામ મોક્ષે ગયા કૃષ્ણ ભગવાન તો હાજર છે જ તેથી આપડે તો કૃષ્ણ ભગવાન લેરા થાય છે હાજર છે એટલે કૃપાલ દેવે એમ કહ્યું કે એ બાત હૈ ગુરુ ગમકી મુખ આગલ હૈ કહે બાત કહે એટલે કૃપાલ દેવે કહ્યું એમ પ્રત્યક્ષ ને માટે હા મહાવીર ગયા આવે, મહાવીર તને કઈ કામ કરવા આવે નઈ, આ પ્રત્યક્ષ મહાવીર છે મારે આ કે થઈ, પણ સમજે તેને ને ના સમજે તેને શું કહેવાય. ઘણા હીરા હોય, આવડા આવડા હીરા હોય, પણ કાચ લઈ આવે અને આ હીરો ના લે, કાંઈ ભાન જ નથી તો આગળ. એવું છે ને, આપણા લોકો ને ઇન્ડિયા નું ભલ એટલું બધું ખરાબ થઈ ગયું છે કે આપડે ચા ગોળ ની ખોર ની ખબર ના પડે, પી જાય અને પછી કે શું થક્કલ વાળો હું આ વાતો ગોળ નહી હતી, મને તો કોણ નહીં એવી લાગી, તારે કોણ નહીં જ લાગે, તારા બરકત એરા ઇન્ડિયા આ તપાસ નથી. નિરાંત ચાબી દીધી ને બાકી.